શ્રીમદ્ ભાગવત 11મો સ્કંદ 22મો અધ્યાય તત્વોની સંખ્યા અને પુરુષ પ્રકૃતિ વિવેક. ઉદ્ધવજીએ કહ્યું, હે પ્રભુ, હે વિશ્વેશ્વર, ઋષિઓએ તત્વોની સંખ્યા કેટલી બતાવી છે? આપે તો 19મા અધ્યાયમાં 9, 11, 5 અને 3 એમ કુલ 28 તત્વો બતાવ્યા છે. તે તો બરાબર છે, પરંતુ કેટલાક લોકો તત્વોની સંખ્યા 26 કહે છે, તો કોઈ 25, કોઈ 7, 9 અથવા 6 માને છે, કોઈ 4 કહે છે, તો કોઈ 11. આ પ્રમાણે કોઈ કોઈ ઋષિઓના મત પ્રમાણે તત્વોની સંખ્યા 17 છે, કોઈ 16 અને કોઈ 13 કહે છે. હે સનાતન શ્રીકૃષ્ણ, ઋષિઓ આટલી ભિન્ન ભિન્ન સંખ્યાઓ ક્યાં અભિપ્રાયથી બતાવે છે? કૃપા કરીને આપ મને કહો. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, ઉદ્ધવજી, વેદજ્ઞ બ્રાહ્મણો આ સંબંધમાં જે કાંઈ કહે છે તે બધું બરાબર છે, કારણ કે બધા તત્વો બધામાં અંતર્ભૂત છે. મારી માયાનો સ્વીકાર કરીને શું કહેવું અસંભવ છે? જેમ તમે કહો છો તે બરાબર નથી, જે હું કહું છું તે જ યથાર્થ છે. આ રીતે જગતના કારણની બાબતમાં એટલા માટે વિવાદ થાય છે કે મારી શક્તિઓ, સત્વ, રજ વગેરે ગુણો અને તેમની વૃત્તિઓનું રહસ્ય લોકો સમજી શકતા નથી. તેથી તેઓ તેમના પોતપોતાના ભાવ પ્રમાણે વાદ વિવાદ કરતા રહે છે. સત્વાદી ગુણોના શોભથી જ આ વિવિધ કલ્પના રૂપ પ્રપંચ, જે વસ્તુ નથી માત્ર નામ છે, ઉભો થયો છે. વાદ વિવાદ કરવાવાળાઓના વિવાદનો આ જ વિષય છે. જ્યારે ઇન્દ્રિયો પોતાના વશમાં થઈ જાય છે તથા ચિત્ત શાંત થઈ જાય છે, ત્યારે તેમની ભેદ બુદ્ધિ પણ દૂર થઈ જાય છે અને વિવાદ પણ રહેતો નથી. હે પુરુષ શ્રેષ્ઠ, તત્વોનો એક બીજામાં પ્રવેશ થયો છે, તેથી વક્તાની જેમ કહેવાની ઈચ્છા હોય તે પ્રમાણે કારણને કાર્યમાં અથવા કાર્યને કારણમાં ભેળવીને તત્વોની સંખ્યા સિદ્ધ કરી દે છે. એક જ કારણરૂપ તત્વમાં અથવા કાર્યરૂપ તત્વમાં પૂરેપૂરા બીજા તત્વો મળેલા હોય એવું દેખાય છે. આ તત્વોની જે ગણના કરવા ઈચ્છે છે તેમણે જે કાર્યને જે કારણમાં અથવા જે કારણને જે કાર્યમાં અંતર્ભૂત કરીને તત્વોની જેટલી સંખ્યાનો સ્વીકાર કર્યો છે તેમનું પ્રતિપાદન યુક્તિસંગત હોવાથી તે જે કહે છે બધા તેનો સ્વીકાર કરે છે. યુક્તિથી બધી વાતો સિદ્ધ થાય છે, તેથી બધું જ સાચું છે. ઉદ્ધવજી, જે લોકોએ તત્વોની સંખ્યા 26 છે એવું સ્વીકાર્યું છે, તેઓ એવું કહે છે કે જીવ અનાદિકાળથી અવિદ્યાથી ગ્રસ્ત થઈ રહ્યો છે, તે સ્વયં પોતાને જાણી શકતો નથી. તેને આત્મજ્ઞાન કરાવવા માટે બીજા કોઈ સર્વજ્ઞની આવશ્યકતા છે. તેથી પ્રકૃતિના કારણરૂપ 24 તત્વો, 25મો પુરુષ અને 26મો ઈશ્વર, આ પ્રમાણે કુલ 26 તત્વોનો સ્વીકાર કરવો જોઈએ. 25 તત્વ માનવાવાળા કહે છે કે આ શરીરમાં જીવ અને ઈશ્વરમાં અણુ માત્રનો પણ ભેદ નથી, તેથી તેમાં ભેદની કલ્પના વ્યર્થ છે. હવે રહી જ્ઞાનની વાત, તો તે જ્ઞાન પ્રકૃતિનો ગુણ છે, તેથી તેઓ જ્ઞાનનો અલગ સ્વીકાર કરતા નથી. આ પ્રમાણે 24 જડ તત્વો અને 1 ચેતન પુરુષ સાથે 25 તત્વો થયા. ત્રણેય ગુણોની સામ્યવસ્થા જ પ્રકૃતિનું સ્વરૂપ છે. તેથી સત્વ, રજ આદિ ગુણો આત્માના નહીં બલકે પ્રકૃતિના જ છે. તેમના દ્વારા જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થયા કરે છે. તેથી જ્ઞાન આત્માનો ગુણ નથી, પ્રકૃતિનો જ ગુણ સિદ્ધ થાય છે. આ સંદર્ભમાં સત્વગુણ જ જ્ઞાન છે, રજોગુણ જ કર્મ છે ને તમોગુણ જ અજ્ઞાન કહેવાય છે, અને ગુણોમાં શોભ ઉત્પન્ન કરનારા ઈશ્વર જ કાળ છે, અને સૂત્ર અર્થાત મહતત્વ જ સ્વભાવ છે. તેથી તત્વોની 25 અને 26 બંને સંખ્યાઓ યુક્તિસંગત છે. ઉદ્ધવજી, જો ત્રણેય ગુણોને પ્રકૃતિથી અલગ માનવામાં આવે, જેમ કે તેમની ઉત્પત્તિ અને પ્રલયને જોતા માનવું જોઈએ, તો તત્વોની સંખ્યા 28 જ થઈ જાય છે. એ ત્રણ ઉપરાંત 25 તત્વો આ પ્રમાણે છે: પુરુષ, પ્રકૃતિ, મહતત્વ, અહંકાર, આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. આ 9 તત્વો હું પહેલાં જ કહી ગણાવી ચૂક્યો છું. શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, નાસિકા અને જીભ, આ 5 જ્ઞાનેન્દ્રિયો. વાણી, હાથ, પગ, પાયું અને ઉપસ્થ, આ 5 કર્મેન્દ્રિય. તથા મન, જે કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય બંને છે. આ પ્રમાણે કુલ 11 ઇન્દ્રિયો તથા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ જ્ઞાનેન્દ્રિયોના 5 વિષયો. આ પ્રમાણે 3, 9, 11 અને 5 બધા મળીને 28 તત્વો થાય છે. કર્મેન્દ્રિયો દ્વારા થનારા 5 કર્મ, ચાલવું, બોલવું, મળમૂત્રનો ત્યાગ અને કામ કરવું, આ 5 તત્વોથી તેમની સંખ્યા વધતી નથી. એક રીતે આ 5 પણ કર્મેન્દ્રિયોનું જ રૂપ છે. સૃષ્ટિના આરંભ કાળમાં કાર્ય 11 ઇન્દ્રિયો અને 5 ભૂત અને કારણ મહતત્વાદિના રૂપમાં પ્રકૃતિ જ રહે છે. તે જ સત્વગુણ, રજોગુણ અને તમોગુણની સહાયતાથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર સંબંધી અવસ્થાઓ ધારણ કરે છે. અવ્યક્ત પુરુષ તો પ્રકૃતિ અને તેની અવસ્થાઓનો સાક્ષી છે, સાક્ષી જ છે. મહતત્વ વગેરે જેટલા પણ પ્રકૃતિના વિકાર ઉત્પન્ન થયા, તે પુરુષ તત્વમાંથી બળ સંપાદન કરી સમૂહમાં મળીને પુરુષના ઈક્ષણમાં, અવલોકનમાં બ્રહ્માંડની રચના કરે છે. મધ્યાક્ષેણ પ્રકૃતિ હિ શુયતે સચરાચરમ, ગીતાજી 9મો અધ્યાય 10મો શ્લોક. ઉદ્ધવજી, જે લોકો તત્વની સંખ્યા 7 છે એવું માને છે, તેમના વિચારમાં આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, આ 5 ભૂતો, 6ઠો જીવ અને 7મો પરમાત્મા, જે સાક્ષી જીવ અને સાક્ષ્ય જગત બંનેનું અધિષ્ઠાન છે. આ જ 7 તત્વો છે. દેહ, ઇન્દ્રિયો અને પ્રાણાદિની ઉત્પત્તિ તો પંચભૂતોથી થઈ છે, તેથી તેને તે અલગ માનતા નથી. જે માત્ર 6 તત્વોનો સ્વીકાર કરે છે, તે કહે છે કે 5 ભૂત અને 6ઠો પરમ પુરુષ પરમાત્મા, આ પરમાત્મા પોતાના બનાવેલા 5 મહાભૂતોથી મળીને શરીર વગેરેની રચના કરે છે અને તેમાં જીવ રૂપે પ્રવેશ કરે છે. આ મત પ્રમાણે જીવનો પરમાત્મામાં અને શરીર વગેરેનો 5 મહાભૂતોમાં સમાવેશ થઈ જાય છે. જે લોકો કારણના રૂપમાં 4 જ તત્વોનો સ્વીકાર કરે છે, તે કહે છે કે આત્માથી તેજ, જળ અને પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે, અને જગતમાં જેટલા પદાર્થો છે બધા તેમાંથી જ ઉત્પન્ન થાય છે. તે બધા કાર્યોનો તેમાં સમાવેશ કરી લે છે. જે લોકો તત્વોની સંખ્યા 17 બતાવે છે, તેઓ આ પ્રમાણે કહે છે: 5 ભૂત, 5 તન્માત્રાઓ, 5 જ્ઞાનેન્દ્રિયો, 1 મન અને 1 આત્મા. જે લોકો આ તત્વોની સંખ્યા 16 કહે છે, તેમની ગણતરી પણ આ જ પ્રમાણે છે. ફરક માત્ર એટલો જ છે કે તેઓ આત્મામાં મનનો પણ સમાવેશ કરી લે છે, અને આ પ્રમાણે તેમના અનુસાર તત્વોની સંખ્યા 16 થાય છે. જે લોકો તત્વોની સંખ્યા 13 માને છે, તેઓ કહે છે કે આકાશ આદિ 5 ભૂત, સ્રોતાદિ 5 જ્ઞાનેન્દ્રિયો, 1 મન, 1 જીવાત્મા અને 1 પરમાત્મા, 13 તત્વો છે. 11ની સંખ્યા માનવાવાળા 5 ભૂત, 5 જ્ઞાનેન્દ્રિયો અને આ સિવાય 1 આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે. જે લોકો નવ તત્વો માને છે તેઓ આકાશ આદિ પાંચ ભૂત અને મન બુદ્ધિ અહંકાર આ આઠ પ્રકૃતિઓ અને નવમો પુરુષ એમ નવ તત્વો સ્વીકારે છે. ઉદ્ધવજી, આ પ્રમાણે ઋષિમુનિઓએ ભિન્ન ભિન્ન પ્રકારે તત્વોની ગણના કરી છે. બધાનું કહેવું ઉચિત જ છે, કારણ કે બધાની સંખ્યા તર્કયુક્ત છે. જે લોકો તત્વજ્ઞાની છે તેમને કોઈ પણ મતમાં બુરાઈ દેખાતી નથી, તેમના માટે તો બધું બરાબર જ છે. ઉદ્ધવજીએ કહ્યું, શ્યામ સુંદર, જોકે સ્વરૂપતઃ પ્રકૃતિ અને પુરુષ બંને એકબીજાથી સર્વથા ભિન્ન છે, તથાપિ તે પરસ્પર એટલા હળીમળી ગયા છે કે સાધારણ રીતે તેમનો ભેદ દેખાતો નથી. પ્રકૃતિમાં પુરુષ અને પુરુષમાં પ્રકૃતિ અભિન્ન હોય એવા દેખાય છે, એમની ભિન્નતા સ્પષ્ટ કઈ રીતે થાય? હે કમળનયન શ્રી કૃષ્ણ, આ પ્રમાણે મારા હૃદયમાં પ્રકૃતિ અને પુરુષની ભિન્નતા અને અભિન્નતાના સંબંધમાં બહુ મોટો સંશય છે. આપ તો સર્વજ્ઞ છો, આપની તર્કયુક્ત વાણીથી મારા આ સંશયનું નિવારણ કરવાની કૃપા કરો. હે ભગવાન, આપની જ કૃપાથી આપની વિદ્યાશક્તિ દ્વારા જીવને જ્ઞાન થાય છે અને આપની જ અવિદ્યાશક્તિથી તેમના જ્ઞાનનો નાશ થાય છે. આપની આત્મસ્વરૂપ માયાની વિચિત્ર ગતિ આપ જ જાણો છો, બીજું કોઈ જાણી શકતું નથી, તેથી આપ જ મારો સંશય દૂર કરવા સમર્થ છો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, ઉદ્ધવજી, પ્રકૃતિ અને પુરુષ અર્થાત શરીર અને આત્મા આ બંનેમાં બહુ જ ભેદ છે. આ સૃષ્ટિ જ વિકારોથી યુક્ત છે, ગુણોના શોભથી જ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. પ્રિય મિત્ર, મારી માયા ત્રણ ગુણવાળી છે, તે જ પોતાના સત્વ રજ આદિ ગુણોથી અનેક પ્રકારની ભેદ વૃત્તિઓ પેદા કરી દે છે. જોકે તેનો વિસ્તાર અપાર છે, તેમ છતાં વિકારાત્મક સૃષ્ટિને ત્રણ ભાગોમાં વહેંચી શકાય. એ ત્રણ ભાગ છે અધ્યાત્મ, અધિદેવ અને અધિભૂત. ઉદાહરણ તરીકે નેત્રેન્દ્રિય અધ્યાત્મ છે, તેનો વિષયરૂપ અધિભૂત છે, અને નેત્ર ગોલકમાં સ્થિત સૂર્ય દેવતાનો અંશ અધિદેવ છે. એ ત્રણે પરસ્પર એકબીજાના આશ્રયથી સિદ્ધ થાય છે, તેથી અધ્યાત્મ, અધિદેવ અને અધિભૂત એ ત્રણે પરસ્પર એકબીજાની મદદ કરવા મદદ ઈચ્છે છે. પરંતુ આકાશમાં સ્થિત સૂર્યમંડળ આ ત્રણેની અપેક્ષાએ મુક્ત છે, કારણ કે તે સ્વતઃ સિદ્ધ છે. તે જ પ્રમાણે આત્મા પણ ઉપર જણાવેલા ત્રણ ભેદોનું મૂળ કારણ છે, તેમનો સાક્ષી અને તેમનેથી પર છે. તે જ પોતાના સ્વયં સિદ્ધ પ્રકાશથી સમસ્ત પદાર્થોને સિદ્ધ કરે છે, તેના દ્વારા બધું પ્રકાશિત થાય છે, તેના હોવાથી જ અન્ય પણ છે. જેમ ચક્ષુના ત્રણ ભેદ બતાવ્યા તે જ પ્રમાણે ત્વચા, શ્રોત્ર એટલે કાન, જીહ્વા, નાસિકા અને ચિત્ત વગેરેના પણ ત્રણ ત્રણ ભેદ છે. જેમ ત્વચા સ્પર્શ અને વાયુ, શ્રવણ શબ્દ અને દિશા, જીહ્વા રસ અને વરુણ, નાસિકા ગંધ અને અશ્વિન કુમાર, ચિત્ત ચિંતનનો વિષય અને વાસુદેવ, મન મનનો વિષય અને ચંદ્રમા, અહંકાર અહંકારનો વિષય અને રુદ્ર, બુદ્ધિ સમજવાનો વિષય અને બ્રહ્મા, આ બધા ત્રિવિધ તત્વો સાથે આત્માને આત્માનો કોઈ સંબંધ નથી. પ્રકૃતિથી મહતત્વ બને છે અને મહતત્વથી અહંકાર. આ પ્રમાણે આ અહંકાર ગુણોના શોભથી ઉત્પન્ન થયેલો પ્રકૃતિનો જ એક વિકાર છે. અહંકારના ત્રણ ભેદ છે, વૈકારિક, સત્વગુણ વિશિષ્ટ મન અને ઇન્દ્રિયોના દેવતા. બીજું દશે ઇન્દ્રિયો તથા ત્રીજું તામસ, પંચમહાભૂત અને પાંચ તેમના વિષયો. આ પ્રમાણે આ અહંકાર અજ્ઞાન અને સૃષ્ટિની વિવિધતાનું મૂળ કારણ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તેનો તે પદાર્થોથી કોઈ પણ સંબંધ નથી. આત્મા છે કે નહીં આવો વિવાદ ભેદ બુદ્ધિને લીધે છે. જેટલા પણ વાદ વિવાદ છે બધાનું મૂળ કારણ ભેદ દ્રષ્ટિ જ છે, જે સર્વથા વ્યર્થ છે. છતાં પણ જ્ઞાન સ્વરૂપ મુજબ પરમાત્માથી જે લોકો વિમુખ છે તે આ વિવાદથી મુક્ત થઈ શકતા નથી. ઉદ્ધવજીએ પૂછ્યું, ભગવાન આપથી વિમુખ જીવ પોતાના કરેલા પુણ્ય પાપોના ફળ સ્વરૂપ ઊંચી નીચી યોનિઓમાં જતા આવતા રહે છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે વ્યાપક આત્માનું એક શરીરથી બીજા શરીરમાં જવું અર્થાત અકર્તાનું કર્મ કરવું અને નિત્ય વસ્તુના જન્મ મરણ કઈ રીતે સંભવી શકે. હે ગોવિંદ, જે લોકો આત્મજ્ઞાનથી રહિત છે તે તો આ વિષયને બરાબર સમજી પણ શકતા નથી, અને આ વિષયના વિદ્વાનો સંસારમાં પ્રાયઃ જોવા મળતા નથી, કારણ કે બધા લોકો આપની માયાની ભૂલ ભૂલામણીમાં પડેલા છે. તેથી આપ જ કૃપા કરીને મને આનું રહસ્ય સમજાવો, ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું. પ્રિય ઉદ્ધવ, મનુષ્યનું મન કર્મ સંસ્કારોનો સમૂહ છે. તે સંસ્કારો પ્રમાણે ભોગ પ્રાપ્ત કરવા માટે તેની સાથે પાંચ ઇન્દ્રિયો પણ જોડાયેલી છે. આનું નામ છે લિંગ શરીર. તે જ કર્મો પ્રમાણે એક શરીરથી બીજા શરીરમાં, એક લોકથી બીજા લોકમાં આવતું જતું રહે છે. આત્મા શરીરથી સર્વથા ભિન્ન છે. આત્મા સર્વવ્યાપી છે, તેથી તેનું આવાગમન થતું નથી. પરંતુ જ્યારે તે પોતાને લિંગ શરીર જ સમજી બેસે છે, તેમાં અહંકાર કરી લે છે, ત્યારે તેને પણ પોતાનું આવવું જવું પ્રતીત થવા લાગે છે. મન કર્મોને આધીન છે, તે આ લોક અથવા પરલોકના વિષયોનું સતત ચિંતન કરતું રહે છે. જ્યારે નવો વિષય આવે છે ત્યારે પહેલાનું ભૂલાતું જાય છે અને નવામાં મન પરોવાઈ જાય છે. આ રીતે પૂર્વકાળના વિષયોની સ્મૃતિ પણ વિસરાતી જાય છે. જીવને કર્મોને આધીન નવા નવા શરીરો પ્રત્યે અત્યંત આસક્તિ થતી જાય છે અને તેને લીધે હર્ષ અને તૃષ્ણા થાય છે. આ અને આવા બીજા કોઈ કારણથી તેને તેના પૂર્વ શરીરની બિલકુલ સ્મૃતિ રહેતી નથી, સંપૂર્ણપણે વિસ્મૃતિ થઈ જાય છે. આજ તેનું મૃત્યુ છે, પરંતુ જીવનો દેહની જેમ નાશ થતો નથી. હે ઉદાર દાની ઉદ્ધવ, મનુષ્ય આ દેહ હું છું, આ દેહ મારો છે આવું માનીને જ્યારે નવા શરીરનો સ્વીકાર કરે છે, એ જ તેનો જન્મ છે. આ નવા શરીરનો સ્વીકાર કરીને જેમ સ્વપ્નમાં મનોરથ કરતા કરતા હર્ષ થાય છે, તો ક્યારેક દુઃખ થાય છે. તે જ પ્રમાણે આ શરીરમાં પણ તે સુખી દુઃખી થતો રહે છે. જેમ સ્વપ્નમાં નવા નવા મનોરથો આવે છે, એ જ પ્રમાણે જીવ પણ વારંવાર જન્મતો મરતો રહે છે. આ જન્મ મૃત્યુ પણ સ્વપ્નની જેમ મિથ્યા જ છે. તેમ છતાં નવા શરીરને ધારણ કરવાથી જીવ એવું માને છે કે હું પહેલા ન હતો, હમણાં નવો જ પેદા થયો છું. તેના પૂર્વ શરીરને તદ્દન ભૂલી જાય છે. આત્મા એક છે, અદ્વિતીય અને અખંડ છે. એમાં કોઈ પ્રકારનો અંદર બહારનો ભેદ નથી. આત્માનો જન્મ કે મૃત્યુ નથી, પરંતુ મન જ આ ભેદ બુદ્ધિનું કારણ છે. મનના આશ્રયમાં ઇન્દ્રિયો રહે છે અને મન અનેક પ્રકારની કલ્પનાઓ કરે છે. તેનાથી જન્મ સ્થિતિ અને મૃત્યુનો આત્મામાં ભાસ થાય છે. જેમ કોઈ પરિવારમાં કુપુત્ર જન્મે છે અને પરિવારમાં વિખવાદ કરીને પૂરા પરિવારને વેર વિખેર કરી નાખે છે, આવી જ મનની સ્થિતિ છે. આ મન જ સત્વગુણ વિશિષ્ટ હોવા છતાં અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરીને ઇન્દ્રિયોને વિચલિત કરીને જીવને ભટકાવે છે. પ્રિય ઉદ્ધવ, કાળની ગતિ એટલી સૂક્ષ્મ છે કે તે જોઈ શકાતી નથી. તેના દ્વારા પ્રતિક્ષણ શરીરોની ઉત્પત્તિ અને નાશ થતા રહે છે. સૂક્ષ્મ હોવાને કારણે જ પ્રતિક્ષણ થતા જન્મ મૃત્યુ દેખાતા નથી. જેમ કાળના પ્રભાવથી દીવાની જ્યોત, નદીઓના પ્રવાહ અને વૃક્ષના પાન ફળ વગેરેની સ્થિતિ ક્ષણે ક્ષણે બદલાતી હોય છે, તેવી જ રીતે દરેક પ્રાણીઓના દેહની સ્થિતિ પણ બદલાયા કરે છે. જેમ આ એ જ દીપકની જ્યોતિ છે, આ એ જ જળનો પ્રવાહ છે, એમ કહેવું કે સમજવું મિથ્યા છે. તે જ પ્રમાણે વિષયોના ચિંતનમાં વ્યર્થ આયુષ્ય ગુમાવનારા અવિવેકી પુરુષો દ્વારા એવું સમજવું કે આ એ જ દેહ છે, આ એ જ પુરુષ છે, એ પણ અવિવેક જ છે. તે જ આત્મા વાસ્તવમાં તો પોતાના કર્મ બીજથી ન તો પેદા થાય છે કે ન મરે પણ છે, પરંતુ જન્મવું અને મરવું એ બંનેને ભ્રાંતિ જ માનવામાં આવે છે. આત્મા તો અમર છે. બસ એ જ રીતે જેમ લાકડાના સંયોગથી અગ્નિ સળગતો ને બુઝાતો દેખાય છે, પરંતુ અગ્નિ તો વ્યાપક જ છે. લાકડાના સળગાવવા અને બુઝાવવાથી અગ્નિમાં કોઈ ફરક પડતો નથી. ઉદ્ધવજી, ગર્ભાધાન, ગર્ભવૃદ્ધિ, જન્મ, બાળપણ, કુમાર અવસ્થા, જુવાની, મધ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ, આ નવ અવસ્થાઓ શરીરની છે. આ શરીર જીવથી ભિન્ન છે અને તે નાની મોટી અવસ્થાઓને ગુણોના સંગથી પોતાની માનીને ભટકે છે. પરંતુ વિવેક જાગૃત થતા આ માન્યતાનો તે ત્યાગ પણ કરે છે. પિતાએ પુત્રના જન્મથી અને પુત્રે પિતાના મૃત્યુથી પોતપોતાના મૃત્યુનું અનુમાન કરી લેવું જોઈએ. જન્મ અને મૃત્યુ જેનું થાય છે તેને જાણનારો જે આત્મા છે, તે જન્મ કે મૃત્યુ એ બંને લક્ષણોથી પર છે. વૃક્ષના બીજથી જન્મને અને પાકી જવાથી મરણને જાણનારો દ્રષ્ટા એ વૃક્ષથી અલગ છે. એ જ પ્રમાણે શરીરના પણ જન્મ અને મૃત્યુ જોનારો શરીરથી ભિન્ન છે, તે જ આત્મા છે. તેનો જન્મ કે નાશ થતો નથી. અજ્ઞાની પુરુષો આ પ્રકારનું પ્રકૃતિ અને આત્માનું તાત્વિક રૂપે વિવેચન કરતા નથી. તેઓ તેનાથી પોતાને તત્વતઃ ભિન્નતાનો અનુભવ કરતા નથી અને વિષય ભોગોમાં જ સાચું સુખ માનીને તેમાં મોહિત થતા જાય છે. તે કારણે જ તેમને જન્મ મૃત્યુરૂપી સંસારમાં ભટકવું પડે છે. જ્યારે અવિવેકી જીવ પોતાના કર્મ અનુસાર જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકે છે, ત્યારે તે સાત્વિક કર્મોની આસક્તિથી ઋષિલોક અને દેવલોકમાં રાજસિક કર્મોની આસક્તિથી મનુષ્ય અને અસુર યોનિઓમાં તથા તામસિક કર્મોની આસક્તિથી ભૂત, પ્રેત અને પશુ પક્ષી વગેરે યોનિઓમાં જાય છે. જ્યારે મનુષ્ય કોઈને નાચગાન કરતા જુએ છે, ત્યારે તે પોતે પણ તેનું અનુકરણ કરવા લાગે છે. એવી જ રીતે જ્યારે જીવ બુદ્ધિના ગુણોને જોવે છે, ત્યારે સ્વયં નિષ્ક્રિય હોવા છતાં પણ વિવશ થઈ તેનું અનુકરણ કરતો હોય છે. જેમ નદી, તળાવ વગેરેના પાણીના હિલોળાથી તેમાં દેખાતા કિનારે ઉભેલા વૃક્ષો પણ હાલતા ડોલતા લાગે છે, જેમ ફૂદડી ફરનારને ધરતી પણ ફરતી લાગે છે, જેમ મનમાં ચિંતવેલા અને સ્વપ્નમાં જોયેલા ભોગ પદાર્થો સર્વથા મિથ્યા છે, એ જ રીતે હે ઉદ્ધવ, વિષયોના અનુભવ રૂપ સંસાર પણ ખરી રીતે નથી, છતાં તેનું ચિંતન કરનારને તે પ્રાપ્ત થાય છે. પરંતુ આત્મા તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ જ છે. વિષયો સત્ય ન હોવા છતાં પણ જો જીવ વિષયોનું ચિંતન કરતો રહે છે, તો તેનો આ જન્મ મૃત્યુરૂપી સંસાર ક્યારેય નિવૃત્ત થતો નથી. જેમ સ્વપ્નમાં સર્પનું ડસું, જાનહાની થવી વગેરે અનર્થ પરંપરા જાગ્યા વિના નિવૃત્ત થતી નથી. પ્રિય ઉદ્ધવ, આથી આ દૃષ્ટ ક્યારેય તૃપ્ત ન થનારી ઇન્દ્રિયોથી વિષયોનો ભોગ છોડી દો. અજ્ઞાનને કારણે જ આત્મામાં ભ્રમથી ભેદબુદ્ધિ ઉત્પન્ન થઈ છે, તેને સમજપૂર્વક દૂર કરો. જેમ દુષ્ટ મનુષ્ય તિરસ્કાર કરે, મારપીટ કરે, મશ્કરી કરે અથવા કોઈ દોષારોપણ કરે, નિંદા કરે, આજીવિકા છીનવી લે, આપણા ઉપર થૂંકે, અશુદ્ધ પદાર્થ નાખે અથવા કોઈ પણ રીતે આપણને આપણી નિષ્ઠતાથી ચ્યુત કરવા ઈચ્છે છે, પરંતુ દુષ્ટ મનુષ્યના આવા ઉપદ્રવથી વ્યથિત ન થવું જોઈએ. કારણ કે તે તો બિચારો અજ્ઞાની છે, તેને પરમાર્થનું તો જ્ઞાન, તેને પરમાર્થનું તો ભાન નથી. તેથી પોતાનું કલ્યાણ ઈચ્છનારે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની વિવેક બુદ્ધિ દ્વારા જ, કોઈ બાહ્ય સાધનથી નહીં, પોતાના બચાવી દ્વારા જ પોતાને બચાવી લેવો જોઈએ. વસ્તુતઃ આત્મદ્રષ્ટિ જ તમામ વિપત્તિઓમાંથી બચવાનું એકમાત્ર સાધન છે. ઉદ્ધવજીએ કહ્યું, ભગવાન આપ સમસ્ત વક્તાઓના શિરોમણી છો. હું દુર્જનો દ્વારા કરાયેલા તિરસ્કારને અત્યંત અસહ્ય સમજું છું, તેથી આવી પરિસ્થિતિને હું વશ ન થાઉં, ઉદાસીન રહું તેવો ઉપદેશ મને આપવાની કૃપા કરો, તેથી હું તે ઉપદેશને જીવનમાં ધારણ કરી શકું. હે વિશ્વના આત્મા, પ્રકૃતિ તો અત્યંત બળવાન છે, તે વિદ્વાનોને પણ ચંચળ કરી દે છે. ફક્ત તે લોકો જ આ પ્રકૃતિથી છૂટી શકે છે જે આપના શરણમાં આવ્યા છે, જે હંમેશા આપના જ ભાગવત ધર્મમાં લાગેલા છે, શાંત છે. ખરેખર આપના એ શરણાગત ભક્તો જ આ પ્રપંચથી વ્યથિત થતા નથી. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યાયામ સંહિતાયામ એકાદશ સ્કંધે દ્રાવિંશયો અધ્યાય 11મા સ્કંદ અંતર્ગત 22મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.